સેન્ચરિંગ કરે વગર સ્લેબ ના નંખાય. આવી રીતે આ સેન્ટરિંગ નીકાળી છે એવું બાજુ પછી ભાગી કરી ટુકડા કરી નીકાળ કરી પૈસા આવ્યા એટલે આ છે કઈ આપડે સ્લેબ જ કરી હતી. બંગલો બનાવવાનો હતો દાદા એવું કરે છે બધા. બંગલો બનાવનારા તો સેન્ટરિંગ ઉદઘાટન કરતી વખતે કાઢી નાખે છે પણ અહીંયા ધર્મમાં રાખી મૂકે છે. બંગલામાં આવું કરે છે બધા. બંગલો બંધાવતા આવું કરે છે પણ એ ધર્મ માં એવું નથી કરતા. એટલી સમજ આવી ને જરા નીચે ને ભેદ ની વાત આવી અત્યારે વ્યવહાર પક્ષપાત જ ચાલી રહ્યો છે. વ્યવહાર જ કરે તો નીચે થાય છે એટલે સેન્ટરિંગ કરીને ઉપર ફર્યા કરે છે. ચાલતી આવે છે જો આપણું જ્ઞાન છે સેન્ટિંગ જોડે બંધ ધરાવતી ને એને હમઝલ પાડવા માટે હમણાં માણસ ને સમજ માં ગાય વગર છે કોને દાખલો આપે જેથી બી આપે જ્ઞાની નજર આવે નિકાલ કરવા ઉપર પ્રેમ ના હોય જે વસ્તુ નિકાલ કરવાનું ને એની પર આપડો પ્રેમ હોય નહીં. રવા દેવાનું છે તેની પર પ્રેમ હોય તથા નિકાલ કર્યા ને એને રંગાવર ખરા રંગાવું તો પડે ને આપણે જુવા દે ખોટું દેખાય ને ના રંગાવું પડે. રામજી બી કેતા ને રંગાવું ના પડે તમે ચીકણો ના કરશો. નિશ્ચિંતમાં એવું હોય તો ખરા ખોટા વ્યવહારે તમે ચીકણો ના કરશો. બઉ મજબૂત કર્યું બતાવી શકે નઈ. આ સરકાર નથી આ પણ બહુ બના છે આવા ઘણા કેસ બના. જોવા દે તો ચઢાવતા હોય ની પર ક્રેરો બેરો લાગે આવો આપડે આવો આવો આપડે આવું લાઈન આ પૂર્વ પ્રયોગ કયા દાદા એક વાર એમને પૂછી રહ્યા છે ને. અધિકાર ના યોગ થી પૂર્વ પ્રયોગ અધિકાર ના યોગ થી ઉર્જગમન સિદ્ધાલય પ્રાપ્ત સૃષ્ટિ થજો. એટલે ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એ બધા પેલા ચાર થયેલા છે. એટલે આ પૂર્વ પ્રયોગ એટલે ચાર થયેલો, પૂર્વ પ્રયોગ એટલે ચાર થયેલું. જેથી આ એના કારણ થી આ યોગ, એના કારણ નો યોગ એટલે ડિસ્ચાર્જ થી ત્યાં પહોંચાડી દેશે, ધર્માસ્તિકા પહોંચાડી દેશે. સમજો ને? પૂર્વ પ્રયોગ ડિસ્ચાર્જ થયેલું છે માટે આ ડિસ્ચાર્જ થાય. અત્યારે કઈ કરતા નથી, અત્યારે કરતા પદ નથી, અત્યારે કરતા પદ થયા નથી. ચાર્જ થયું છે એ ડિસ્ચાર્જ થાય છે પૂર્વ પ્રયોગ કારણના યોગ થી ઉર્ધ્વગમન, કે તેનાથી ઉર્ધ્વગમન કે છે. કેમ કહે છે ઉર્ધ્વગમન ત્યાં આધારે થયું, એ પોતાની શક્તિ થી કર્યું, આમ કર્યું કે ના, એ હોય નહીં કશું. જરા નિર્માલ્ય છે, કેવો છે નિર્માલ્ય છે. એટલે પેલા નો ચાર્જ થયેલો આ ડિસ્ચાર્જ થઈ મૂકી દેવ છે, એનું કામ પતાવી જતું રહે. આપણને ત્યાં છે નહીં, હું તારા અહીંયા ગયા, અહીંયા આવો છો ને જાવ છો, કરે છે ને, એ પૂરો પ્રયોગ આ દીએ પૂરો પ્રયોગ. હા, એ પૂરો આપડે પૂરો પ્રયોગ અહીં લાવે છે ને, એમને પૂરો પ્રયોગ તો લઈ જાય, કારણ બાકી રહ્યું નહીં ને. હવે બાકી રહ્યું છે, સમજાયું છે ને. સાદી અનંત અનંત સમાધિ સુખમાં કેવું છે સુખ, અનંત અનંત સમાધિ સુખ. પણ સાદી એટલે તારી શરૂઆત થઈ અનંત અનંત સમાધિ સુખ ની, અને તે અનાદિ. કેવું? સાદી થી શરૂઆત થયું, અનાદિ રહેશે. એટલે કાયમ માટે અનંત દર્શન જ્ઞાન સહિત કેવું સમાધિ સુખ જેનો એક સરવાર પડે ને એનું સુખ, એનું આખા બ્રહ્માંડ માં એક વર્ષ આવી સુખ ચાલે કરે. વર્ણનીય સુખ ના હોય એવું સુખ, એ સુખ ને જગતે જોયું નથી, સાંભળ્યું નથી, એને શ્રદ્ધા નહીં બેઠી. શ્રદ્ધા બેઠી હોય તો આમાં સંસારમાં મોહ રહે નહીં કોઈ જાતિ. શું સંસાર ખોટો નથી, મોહ ખોટો. શું છે સંસાર? તો ખોટો હશે એટલે બારી સમય વજન કાઢી કરવા. સંસાર ખોટો છે કે એનો અર્થ એવો કે બારી સમય જગ્યા જઈને કાઢી કરવાના, એથી છૂટી ગયા. મોહ તારો ખોટો છે, આ બધામાં જે તારો મોહ છે તે વાળી લે. શું કહે છે? ખરું કહે છે, ખોટું કહે છે. સાધુઓ ને બધા આચારી બધા કરે છે, કાઢી મેળી ઝટપટ છે તો બે જાય છે. એમને ઉદયકર્મ કરે છે. શું કે છે? ઉદયકર્મ કરાવે એ નથી કરતા, કારણ કે આ વર્લ્ડ માં કોઈ માણસ સંદાસ જવાની શક્તિ વાળો પાક્યો નથી. જયારે સંદાસ જવાની શક્તિ હોય એવા વર્લ્ડ માં કોઈ પાક્યો નથી, પાકશે નહીં. અને એ બૈરી ને આમ ત્યાગી, મેં ફળ ત્યાગ્યું, શું ત્યાગ્યું, સંદાસ જવાની શક્તિ ને થવું આભાર. એ તો જયારે મેં કહ્યું સદા ત્યારે શક્તિ તારે ફોરીના ડાક્ટરો જોયા રહ્યા હતા સર, તે ઊંચા રિઝલ્ટ થયા મળે. મેં ભાઈ હા, આ જયારે તમારું અશક્ય તારે ખબર પડશે કે આ તમારી શક્તિ નથી, તમારી શી ખબર પડે. જયારે અટકે નિરલ થાય ને ત્યારે મને ચાલો હા શું થયું કે હવે શું કે છે. બીજું કઈ પૂછવાનું છે? પૂર્વ પ્રયોગ અધિકાર છે અને નવું પૂર્વ પ્રયોગ તૈયાર થઈ રહ્યું છે. એક તો આત્મા નો ઉર્ધ્વગામી સ્વભાવ, અને એક બાજુ આ એને ધર્માસ્તિકા હેલ્પ કરનાર, મદદ કરનાર, ગતિ સહાયક છે. વિજ્ઞાન આ જે અધ્યાત્મ વિજ્ઞાન ને જગત માં ખુલ્લું થયું નહીં કોઈ દરે. જગત ભર ભૌતિક વિજ્ઞાન છે, ભૌતિક ને અધ્યાત્મ જોવાના રસ્તા સુધી નું વિજ્ઞાન છે. અધ્યાત્મ વિજ્ઞાન નથી, અધ્યાત્મ વિજ્ઞાન તો આત્મસન્મુખ વિજ્ઞાન છે. કેવું હોય? આત્મસન્મુખ કરાવડાવે. આ તો અધ્યાત્મ માં આપવાના બધા માર્ગો છે બધા. સૌથી ઉત્તમ માર્ગ કયો? નબળી બંધ કરે, નબળી ખરાબ થઈ જાય તો માન માં આવેલો તે ઉત્તમ માર્ગ. જેને નબળી ખરાબ થઈ જાય, આદિવાદી ઉપાધિ ઓછી થતી જાય, નિરુપાધિ સુખ પ્રાપ્ત થાય, એવો સારા ઊંચા ઊંચી વસ્તુ એ માર્ગ રસ્તો સારો. એ આસપાસ રોડ શું કહ્યું? બીજા માટી ના હોય, કાદવ ના રોડ હોય, પથરા ના રોડ હોય, જાત જાત ના રોડ, બધા રોડ ને અહીંયા અધ્યાત્મ આગળ ભેગું થવાનું. અધ્યાત્મ પૈસા થયા પછી એક જ માર્ગ, આત્મસન્મુખ થયા પછી એક જ માર્ગ. સાતાનો ઉદય હતો અને ત્યાં બેસી રહ્યું હતું. ના એટલે માર કરાવી નિરંતર એક ક્ષણ વાર આ જગત પોતા એવું નથી. વિચાર વર્તમાસ એક ક્ષણ વાર આક્રમણ ના થાય એવું આ જગત નથી. કરોડો રૂપિયા હોય, સ્ત્રીઓ ચાર હોય, છોકરા હોય, બંગલા હોય, એક ક્ષણ વાર પોતા એવું નથી. જગત વિચારવંત હોય તો અવિચારવું કરીને ચાલ્યા કરે છે. શું મોહ? અવિચાર એટલે શું? મોહ મોહ એટલે મૂર્છા. મૂર્છા માં તો વિચાર ના આવે. તારું ગાળતા રોડ પર લોકો ભરે એને કઈ ખબર નથી. જયારે વટે જાય ત્યારે ખબર છે ને. પછી ભય વાળી જગ્યા નો હોય ક્યાં જાગૃતિ હોય છે ને. તેની સાથે કયું કયું સાથે કરે કયું ને કે જગત આખું ઉગાડી વખે ઊંઘે છે. ઉગાડી વખે ઊંઘે છે આખું જગત ને કહે છે. શાસ્ત્રી કરો તો શાસ્ત્રી કરો ની જવાબદારી ખરી નઈ કે બે જવાબદારી વાત કરે. ઉગાડી વખે ઊંઘે રહ્યું છે. પોતાનું હિત તેમાં છે તે આજનું આવતાનું કરે છે. આવતા આવતાનું હિત તેમાં તે જાણતો તેને આવતા આવતા હિત નું જાણે તો એને તે ઉગાડી વાગે ઊંઘ નાખે એને જાગૃત છે. રસી ભાઈ અત્યારે બેઠા હતા પણ થઈ જાય ને નિરંતર અંતરદાર ભર્યા કરે એટલે કુહાય ખરું. અંતરદાર તો જોયેલો નહી જોયેલો. પેલા મોખ ને લઈને અસર ના થાય પણ આમ મોહ પેલા ઉતર્યો હોય ને. મોહ ઉતરે ક્યારે? કોઈ ચડકા હોય તારે, અગર કોઈ અપમાન કરે તારે ઉતરે. અરે રાત અને આવો સાહેબ આવો સાહેબ કરે મોહ તો એમને હું જાઉં કોઈક ડફરા ઉતરી જાય. એ ગયા દેશી માં કેતા ને એસી બનાવતા બહાર ઘર માં બહાર નીકળી અને મારી યાદ પહેલેથી ખારો છે. આજે કેમ ખારો લાગ્યો? સાહેબ મારે છોકરો છોકરો આડું આવડું આવડું બોલે હું શું બોલે માથી યાદ છોકરો બોલ્યો તેથી ખારો હતો. તે ખારો મારે પડ્યો મારે પડતો મીઠો લાગતો ત્યારે અસરથી જ ખારો છે. અને આપડા લોકો છે ખારું હોય ને તેને મીઠું કે છે. આપડે મીઠું ખાધું છે ને, આપડા લોકો બઉ ડાયા માણસ. એવું છે ને, શેઠ નિરંતર કંટાળો આવે એવી દશા સુધી ગયેલા, પણ પછી અમાનો પડી જવાનું, ત્યાં જાળ વિતારી પણ શાંતિ થી ઉપાય તો કરવા પડે ને, ત્યાં ઉપાય કરી તે બધી આ માર્ગ મળી આવ્યો પાછો. નહી તો હા સ્લીપ, આજે જયારે સારું હતું ને એમ નામ સ્લીપ, લપસતા લપસતા લપસતા ભાઈ કલા સ્લીપ. પછી પાછી બીજી ચોઈસ માં અને આત્મા સિવાય, આત્મા ની બાવડી સિવાય, અચળ અચળ જે આત્મા છે એ બાઉન્ડ્રી ની બહાર સચર છે, એ સચર માં ચેતન બિલકુલ છે નહીં, એ તો પાવર ચેતન છે ખાલી. કેવું જ્યાં બેટરી ના તેલ માં પાવર હોય ને, તે કેમ આવડી પાવર હોય તો કરાવે, પછી તેલ એવાને એવા દેખાય તો ચાલે ગઈ નહીં પાવર કરો હું જે તેને સ્થિર કરવા છે તું આને કઈ દાદા પ્રેક્ટિસ પર ગ્રહણી બાબત નથી, આ નિકાલી બાબત છે. નિકાલી બાબત પદ્માસન વારી તો મારી શિક્ષા થઈ છે, તારું ધ્યાન ઠેકાણે રહે છે, બધું અંદર બધું રેગ્યુલર થઈ જાય છે. આતો નથી, આતો નથી, આપણે ધ્યાન કરવું કોઈ પણ કશું કરવું હોય તો આતો નથી, રેગ્યુલર થાય છે તે આ કાળમાં જરૂર નથી. એક વાત મને કહે છે, આ લોકો પદ્માસન રહેતા હોય તો પછી તને કરિયર કોણ કરો, અને પછી કહી દેવાનું સેન્ટ્રિંગ ખબર નથી એમને, સેન્ટ્રિંગ ની ખબર નથી દાદા. ટેકા મૂકી ને પાછી અગર તૈયાર કરે, મારી પાછળ અત્યારે મકાન થઈ રહ્યું છે. સ્લેબ ભર્યા પછી સ્લેબ ભર્યો પડે એના પર આધાર લઈને, પછી બધું કાઢી લે, થાય ને એટલે કાઢી લે. ત્યાં રહેવાનું નિરૂપણ કર્યું, મેં શું કહ્યું, રહેવાના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહ્યું છે. વ્યવહાર ની ખેંચ એટલે એક ધારે એક પાસે અત્યારે લોકો વ્યવહાર મત કરી બધા ભાઈ કેટલાક લોકો છે વ્યવહાર નીચે સંતુલા રાખી છે એકલા વ્યવહાર માં ક્યાંથી ને બે નહીં રહેવું છે તે સંતુલાય પણ તો નહીં પામો એટલે નીચે તરફ તમારું વલણ વલણ નીચે તરફ અને પેલું નીકાળી બાબત પણ જરૂર કરી ચોખ્ખો વ્યવહાર આદર્શ વ્યવહાર ભાઈ એમને દાખલો આપ્યો શેના જેવું કે છે એનું મેં કહ્યું મને કે છે આ સ્લેબ કરીએ છીએ પછી કાઢી લઈએ છીએ એ જ ને કે છે ત્યાં એન્ટ્રી કરે છે વ્યવહાર છે પોતાનું કામ કાઢી લેવા માટે શું કામ કરી રહ્યું છે ત્યાં સ્લેબ કરવી છે એ રીતે અમારા પોતાના નીચે આત્મા પ્રાપ્ત કરવા માટે આ વ્યવહારનું સેન્ટિંગ કરીને પછી કાઢી લેવાના માટે નિકાલ કઈ લેવાનો છે વધુ જગત આ વિધિ ની વાત નહીં સમજાવાતી વ્યવહાર ને વર્ગી રહ્યા શું થયું છે એ વર્ગી એટલે પછી એ નીચે આવશે ફળ રૂપે તમે આવું બોલશો કે વ્યવહાર ને વળગી રહ્યા છે તો પાછા આ લોકો વ્યવહાર ને તરછોડશે ના એવું નઈ વળગી ગયા તરછોડવા માટે નહીં કેતા વળગી રહ્યા એ તરછોડવા માટે નહીં કેતા આપડે કોઈ પણ વધુ વધુ વધુ તકલીફ હોય મૂળ વસ્તુ થઈ જાય ખબર ને સેન્ટ્રિંગ સ્લેબ ભરવા માટે છે સ્લેબ ભરી ગઈ એટલે સેન્ટ્રિંગ કાઢ લો એવું વ્યવહાર છે આ સ્થિતિ આપણે બધું નીકાળી છે ગ્રહણી ગ્રહણી આત્મા છે આ તો દાદા સ્લેબ ભર્યા પહેલા ટીકા કાઢી લેશે સ્લેબ ભર્યા પહેલા ટીકા કાઢી લેશે શું કહે છે કે આ તો કે છે સ્લેબ ભર્યા પહેલા ટીકા કાઢી લેશે ના કાઢી એ તો કયું એન્જિનિયર કરી ખરાબ નથી હોતો એટલે આ દાખલો હતી એવો બરોબર નીકાળી બાબત છે આ સાચો આવી કોઈ કે આ ટેકા આગલા કેમ નથી અરે મેલ ને સર અમારે સ્લેબ ભરવા આવ્યા ટેકા છે આ ટાયર નો માટે એટલે વ્યવહાર નીકાળી છે આ તે લોકો હાથ તો કેવું લાયા સર આગ લાવી ટેકા કરે અરે ટેકા રંગે એટલે વાત સમજવાની છે મૂળ રસ્તો આપણે સમજીએ તો રસ્તા ચૂકી ના જઈએ તમારી સિવિલી બરોબર સિવિલી સારી સંપૂર્ણ ગાતા રસ્તા થયો તે તો કેવા જ્ઞાની સંપૂર્ણ નહી સંપૂર્ણ જ્ઞાતા રસ્તા તો થયા છે બધા પણ નિરંતર જ્ઞાતા રસ્તા રે તો કે અજ્ઞાની નિરંતર જોઈએ હવે શું કહે છે કોઈ વિકટ ડખો ડખડવાનો પ્રસંગ આવે ત્યારે અમારા ત્યાં ખેતર માં ગધેડા છે જ્ઞાની ને એવા પ્રસંગો જ નથી આવતા સરળ આવે છે શું કહે છે એમ કે જ્ઞાની ને એવા પ્રસંગો જ નથી આવતા બધું સરળ જ આવે છે જ્ઞાનીઓને હા તે એવા કોઈ એવા પ્રસંગો જ નથી આવતા ડખો કરાવે એવા પછી પણ અમારા જેવાને તો ખેતરમાં ગધેડા ચરી ખાય તેને ડફડા મારવા પડે તે ડખો બોડી બાવણી ખેતર સમજવા તો ના જ દેવું જોઈએ ના એ બધાને એવું છે કે નાતા રસ્તા સંપૂર્ણ પણ રહ્યા તે કેવા જ્ઞાની પણ અંશે રે ને થોડે થોડે અંશે વધતું વધતું જાય જેમ જેમ પેલા કર્મોનો નિકાલ થતો જાય તેમ ચેતન વધતું જાય જો એને કઈ ડફો કરવાનો વધતો નહીં રહે કઈ ડફો થયા નહીં એ જ રસ્તો દે છે આ એ દે છે જેમ જેમ પેલું આ ફાયદો ઓછી થતી જાય તેમ તેમ જ્ઞાતા રસ્તા પણ પ્રમાણ વધતું જાય તો વધતું વધતું કેવા જ્ઞાને પહોંચે એકદમ થાય નહીં એટલે આમાં બોરી બમણી ખેતર બેતર સમજવા જેવું કઈ છે નહીં તો થાય ડખો ડખો થઈ જાય તેને બસો જાય છે, દેખાતું નથી રોડ પર, બસો રોડ પર સામુ દેખાતું તું ખરું, પણ બસો ગઈ એટલે બસ જતી ના દેખાય તો કકડાટ કરવાનું આપડે મન માં આવી આપણને, બસ ને રીતે નહીં દેખાતું. અને પછી બસો આપડે ગોઠવેલી, બહાર ના કોઈ ગોઠવણી નથી. પછી ડબલ ડેકર હોય જાય ના કહેવાય આપડે, માટે તો ખરી ગયું નથી, લક્ષ્ય ખરી ગયું નથી. કોઈ પણ જરૂરિયાત કશું હોતી નથી, ડખો કર્યો છે ડખલ નું પરિણામ બીજી બાજુ તમે કહો છો કે બ્રહ્મચર્ય પૂતગલ સાર છે, બીજી બાજુ તમે કહો છો કે પૂતગલ સાર છે, બ્રહ્મચર્ય પૂતગલ સાર છે એમ કહો છો તમે. તમે પૂતગલ ઉડાડી મેલ્યું, પૂતગલ ની જરૂરિયાત નથી એવું બોલો છો તમે. અપેક્ષા છે ને કહેવામાં, કઈ અપેક્ષા એ કહો છો આ કે ક્લિયર કરો? અપેક્ષા છે ને, કુદરત જરૂરત નથી એવું, કઈ જરૂરત નથી કોઈ કોઈ આત્માની જરૂર નથી, આત્મા કુદરત ની જરૂર નહીં. હવે બરોબર નથી એટલે બધું પૂતગલ આ બીતે બીતે છે ને, પછી એવું કહો છે આધાર નથી, લેવાય લેવાય નથી, આધારિત નથી, આધારિત નથી, કોઈને આધાર નથી, કોઈ કોઈને આધાર નથી, કોઈ કોઈને આધાર, પૂતગલ આત્મા આધારિત નથી, આત્મા પૂતગલ આધારિત નથી. પછી એવો વિચાર છે, પેલા વિચાર પેલા વિચાર, શું ડકો બહુ થઈ ગયો છે, ડકો બતાવો નહીં. હું તો અબ્રહ્મચર્ય ની વાત કરું છું ને, અબ્રહ્મચર્ય ને પૂતગલ જોડે આત્મા જોડે લેવા દેવા નથી, પણ પૂતગલ જોડે ખાંચી લેવા દેવા છે ને. અબ્રહ્મચર્ય તો પૂતગલ જોડે ખાંચી લેવા દેવા છે ને, પૂતગલ પૂતગલ ને ખાંચી લેવા દેવા છે ને, બંધારણ છે ને એ તો શરીર નું બંધારણ, સહી પૂતગલ ને શું લેવા દે, બંધારણ તો જીવ ના, જીવ ને જીવ ને હોય તમારું પોઈન્ટ અને પૂતગલ ને લેવા દે, પૂતગલ તો સરસ સ્વાભાવિક છે, આત્મા સરસ સ્વાભાવિક છે, ફાતર ક્યાં છે તે કોઈ કરે, ફાતર કઈ ના કરે, આપણું આત્મા આપણું વિજ્ઞાન સાથે કઈ નાખે, એટલે પગડ વગર પછી કાપવું જ ના પડે, ડાળ વાળ પછી કાપવું ના પડે, દોરી પૂર માં જાય પાછળ કઈ નાખે ને, ઈરાદે પડી ગયું ઝાડ ચૂકે જાય ખરા, અને બીજે તો ડાળા કાપે ફૂટે, પોદડા તોડી નાખે ફૂટે, એ સાચા ઉપાય નથી, એ બધા સંસાર ને સુકવવા માટેના આ રસ્તા ઉપાય નથી, સાચા આવો સત્સંગ વસંગ કરો, આવો અહિયાં કરો, હરીનભાઈ કરતા નથી સત્સંગ, આવો આવો ને. રસિકભાઈ પૂછે છે સંપૂર્ણ વિતરાગતા ક્યારે પ્રગટ થાય? એક વ્યક્તિ હોવા બધી લખતો હોય તો કઈ એકદમ ભાવ આવી જાય, એટલે એ રીતે બધી પીરી બાવી કેવી ચોરી આપડે લખાય છે કે નહીં, જોવું આગળ લખાય છે કે નહીં એ જોવી. દરેક ધંધાદારીમાં જો એટલા માણસો મળે સરકારી મિલિટરી પસંદ હોય, એન્જિનિયર મળે, બીજું મળે, દરેક પસંદ હોય. એટલો લાભ સાહેબ, ખોટો લાભ સાહેબ. અત્યારે આ પેટી માં એ મજૂરો વચ્ચે છે, મંદિર માં આપણે સૂટ આપી હોય તો આપણે આ તો આજના કયા અહિયાં લાગ્યો. પેટી મંદિર આવ્યા કરે નથી કઈ રહ્યા છે એટલે બધી ઓગણચાલીસ મંથન કર્યું, દુનિયાનું ટર્નિંગ કર્યું હતું ને, હિટલરે વધાર્યું કરતી નથી. ખેતરી ના આવે 10-15% ખેતરી નો માલ લાવે, ભાડા નો પડી ગયો માલ લાવે, ડબલ પીછા થયા. એક બધા ડાયા ને કમાતો ના આવે, ડાયા થી નાખી કરી કાલે ભાવ વહી જાય તો એ પરિમાણ પર મળે ભાડા ભાડા. પૈસા જ નથી હોતા ને મંદિર માં, બહાર ની કિંમત હોય છે પૈસા ની કિંમત, પૈસા ની બહાર ની કિંમત જ નહીં. પછી અપકર્ષણ થઈ જાય, અપકર્ષણ થાય, અપકર્ષણ એ નહીં આખા ઘર માં નહીં કે ઘર માં અઢે ચડ્યું ભાઈ આપ જો અભ્યાસ કરજે ટાઈપ નું અઢે અઢે ચડ્યું અઢે ચડે વિકર્ષણ માં નહીં આખા ઘર ભાઈ એના જ કાલ માં અપકર્ષણ માં આવે. એ અપકર્ષણ દાખલો આવે મુંબઈ માં વિચારના આવતી રહે છે ને આપડે બહુ સારી મુંબઈ માં રહે છે મુંબઈ નગરી કહેવાય. સાધુ સંતો અહીંયા આવવાની જરૂર નહીં આ મુંબઈ માં મોત વળી જઈ બધું અક્ષર વિજ્ઞાન નો ખેલ મોત વર્ષો નહીં પણ ઉભે મુંબઈ માં બહુ ઉભે નહીં. દાદા આપ મળ્યા ત્યારે ઉભરી ગયો નહીં દાદા મળ્યા ત્યારે ને દાદા મળ્યા ત્યારે ને દાદા તો મળ્યા એટલે તારે પણ નિમિત્ત છે ને વસ્તુ પણ બહુ ઉભ્યા છે જોયું આપણે. હવે સ્પષ્ટ નથી કરતું કોઈ જાતનું કઈ સ્પષ્ટ નથી કરતું હવે કઈ કોઈ જાતનું સ્પર્શ નથી કરતું. હજુ હજુ તો જેમ જેમ બહાર થાય છે ને હવે આ તો ચોકી બધું બહાર રહેલો તમારે વિચાર દાદા નીકળે જથ્થા બંધ ને નીકળી જાય તારે જથ્થા બંધ નીકળી જાય કે એવું ખાલી થાય ત્યારે બધું જથ્થા બંધ ખાલી થઈ જાય ને ખાલી થાય ત્યારે એવું જથ્થા બંધ ખાલી થઈ જાય ને બધું નીકળે કોઈ પણ વસ્તુ ને જાણવા આપડી ધગસ ને એ વાત આ બધું થઈ ગયું તમને ખબર નથી એકથી થઈ જશે બરાબર થઈ ગયું ને બધા આવે છે મજા તો હવે એવું છે કે આપણી પાસે કોઈ નો એક પ્રશ્ન હોય હવે આ તો એક આધુનિક પ્રશ્ન છે ભૌતિક પ્રશ્ન છે હવે એને સાચવડથી આપણે કેવી રીતે બચાવી શકીએ તે તમે એક યોજના મૂકો આખો વિષય છે માનસિક વિષય છે કારીગર આપણે ખુરશી ઘડે એવું કઈ ઘડવાનું નથી હોતું એનું પરિણામ અમે જયારે જોઈએ એમ કે છે તમારું સોલ્યુશન બાકી આપણે જાતે જ કરવાનું હોય ને શું જાતે કર્યા જાતે કર્યા શું ઉપાધિ હોય ખરી હવે આપણે કામ ઈશ્વરે સોંપ્યું છે ધર્મ તરીકે તેટલો કામ આપણે કરવાનું છે પછી આપણું જે સોલ્યુશન છે એ કોઈ બીજો તો આપી શકે જ નહીં ને બીજો આપણા માંથી નિર્માણ કરવાનું રહ્યું મારી કહેવાય તમારી કરવામાં તમારી શક્તિ એ જોઈએ ને સોલ્યુશન શું રીતે કરી શકે આ ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ ઇટસેલ્ફ પઝલ થયેલું છે એમાં આખો દાવ પઝલ માં થાય માણસ નું શું થતું છે આ કબાટ માં મૂકી એ કઈ પઝલ નથી કરી શકતો એ મને જયારે મારી સામે પ્રશ્ન હોય છે કોઈનો તેનો ઉકેલી આપીને મને એનો જોબ સેટિસ્ફેક્શન મળે પણ તેથી મને મારા પર બીજો કોઈ એનો રિએક્શન નથી થતો હું મારે મારી પ્રત્યક્ષ મારા બા બાપુજી નો ફોટો છે આજે હું એમને અર્પી શકું છું એ લોકો હજુ મારી સાથે છે એમનું નિર્માણ નથી થયો ગુજરી નથી ગયા એટલે આ બધા માણસો મને સુખી રાખે છે એટલે આ બધો જે જેમાં હું રહું છું એ મને કશું નથી કરી શકતા આ બહુ પ્રબળ આત્મા મારી સાથે છે એટલો કઈ આધાર છે ને આધાર એટલે એટલો જ આધાર છે ના પણ એટલો આધાર હોય તો વાંધો નથી આધાર વગર નિરાધાર નથી કરવું મારા બા હવે જે ઈશ્વરની જે વાત થઈ મારા મા બાપ સિવાય બીજે કોઈ તત્વ છે એ હજુ એને મને મળ્યું નથી કઈ જવાબ આપડી પાસે મા બાપ તો આપડે હોય અને ના હોય તો મરી ગયો હોય તો આપણને કેટલા આપડે ખાતરી તમે રે ને એમને ના રે ભક્તિ મને મારી ભક્તિ બહુ ઓછી લાગેલી મારા બા ગુજરી જવાના કે મારું આવરદા તમને આપું પણ તું જીવ તેમ ના થયું તેનો મને ખતરો છે